श्रीमद् भागवत 12वां स्कंद 13वां अध्याय विभिन्न पुराणों ने श्लोक संख्या ने श्रीमद् भागवत नो महिमा। सुत जी कहे छे, ब्रह्मा जी, वरुण जी, राजा इंद्र, भगवान रुद्र ने मरुद गणों दिव्य स्तुतियों द्वारा जेमना गुणगान में संलग्न छे, साम संगीतना मर्मग्न ऋषि मुनियो अंग पद क्रम अने उपनिषदों सहित वेदों द्वारा जेमनु गान करे छे, योगीओ ध्यान द्वारा निश्चल अने एकाग्र मन द्वारा जेमनु भावमय दर्शन प्राप्त करे छे, परंतु आ बधुं करवा छता देवो देत्यो मनुष्यो कोई पण जेमना वास्तविक स्वरूप ने पूर्णपणे जाणी शक्या नथी, ते स्वयं प्रकाश परमात्मा ने नमस्कार हो। जे रीते भगवाने कच्छप रूप धारण कर्यु हतु अने तेमनी पीठ पर बहु भारे मंदराचल रवैयानी जेम फरी रह्यो हतो, ते समय मंदराचलनी कठोर शिलाओ घसावा लागी, तेथी भगवान ने लाग्यु कि आ तो मारी पीठ पर चढ़ आवे छे, तेथी कोई खंजवाळी रह्यु छे, तेना कारणे भगवान ने क्षणिक सुख मळ्यु, तेओ सूई गया अने श्वासनी गति थोड़ी वधी गई। ते समय ते श्वास वायु थी समुद्रना जळने जे धक्को लाग्यो हतो तेना संस्कार रूपे आजे पण समुद्र मा भरती ओट आव्या करे छे, तेने हजी सुधी विश्राम मळ्यो नथी। भगवाननो तेज प्रभावशाळी श्वास वायु तमारा लोकोनी रक्षा करे। सोनकजी, हवे पुराणोनी अलग अलग श्लोक संख्या तेमनो सरवाळो श्रीमद् भागवतनो विषय अने तेनु प्रयोजन पण सांभळो। दान अने दाननु महात्मय तेमज पाठ वगैरेनु महात्मय पण सांभळो। ब्रह्म पुराण में 10,000 श्लोक, पद्म पुराण में 55,000 श्लोक, विष्णु पुराण में 23,000 श्लोक, शिव पुराण में 24,000 श्लोक, श्रीमद् भागवत में 18,000 श्लोक, नारद पुराण में 25,000 श्लोक, मार्कंडेय पुराण में 9,000 श्लोक, अग्नि पुराण में 15,000 अने 400 श्लोक, भविष्य पुराण में 14,000 अने 500 श्लोक, ब्रह्म वैवर्त पुराण में 18,000 श्लोक, लिंग पुराण में 11,000 श्लोक, वराह पुराण में 24,000 श्लोक, स्कंद पुराण में 81,000 अने 100 श्लोक, वामन पुराण में 10,000 श्लोक, कूर्म पुराण में 70,000 श्लोक, मत्स्य पुराण में 14,000 श्लोक, गरुड़ पुराण में 19,000 श्लोक, अने ब्रह्मांड पुराण में 12,000 श्लोक। आ प्रमाणे बधा पुराणों की श्लोक संख्या मळीने 4,00,000 थाय छे। तेमां श्रीमद् भागवत उपर लख्युं छे ते प्रमाणे 18,000 श्लोकनुं छे। सोनकजी, सर्वप्रथम भगवान विष्णुए पोताना नाभिकमल पर बैठेला ने संसार थी भयभीत थयेला ब्रह्माजी पर कृपा करीने श्रीमद् भागवत महापुराण कह्युं हतुं। आमां आदि मध्य अने अंतमां वैराग्य उत्पन्न करवावाळी अनेक कथाओ छे। आ महापुराणमां जे भगवान श्री हरिनी लीला कथाओ छे ते तो अमृत स्वरूप ज छे ज। तेमना सेवन थी सत्पुरुषों ने देवताओं ने बहु आनंद मळे छे। तमे लोको जाणो छो के समस्त उपनिषदनो सार छे ब्रह्म अने आत्मा एक ज छे, अद्वितीय छे, सदवस्तु छे, तेज श्रीमद् भागवतनो प्रतिपाद्य विषय छे। भागवत जीनी रचनानु प्रयोजन छे एकमात्र कैवल्य मोक्ष। जे मनुष्य भादरवा महीनानी पूर्णिमाना दिवसे श्रीमद् भागवत जी ने सुवर्णना सिंहासन पर पधरावीने तेनु दान करे छे तेने परम गति प्राप्त थाय छे। સંતોની સભામાં અન્ય પુરાણોની ત્યાં સુધી જ શોભા હોય છે જ્યાં સુધી સર્વશ્રેષ્ઠ શ્રીમદ ભાગવત મહાપુરાણના દર્શન નથી થતા. શ્રીમદ ભાગવત સગળા ઉપનિષદોનો સાર છે. જે મનુષ્ય આ રસ સુધાનું પાન કરીને તૃપ્ત થયો છે તેને બીજા પુરાણ શાસ્ત્રોમાં પ્રીતિ થતી નથી. જેમ નદીઓમાં ગંગાજી, દેવતામાં વિષ્ણુ અને વૈષ્ણવમાં શ્રી શંકર સર્વશ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે પુરાણોમાં શ્રીમદ ભાગવતજી છે. શૌનકાદિ ઋષિઓ જેમ બધા ક્ષેત્રોમાં કાશી સર્વોત્તમ છે, તેમજ પુરાણોમાં શ્રીમદ ભાગવતજીનું સ્થાન બધાથી સર્વોત્તમ છે. આ શ્રીમદ ભાગવત પુરાણ સર્વથા નિર્દોષ છે. ભગવાનના ભક્ત વૈષ્ણવનું તે પ્રિય ધન છે. આ પુરાણમાં જીવન મુક્ત પરમહંસોના અદ્વિતીય અને માયા રહિત શ્રેષ્ઠ જ્ઞાનનું જ ગાન છે. આ ગ્રંથની સૌથી મોટી વિલક્ષણતા એ છે કે આમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દ્વારા કર્મ બંધનમાંથી મુક્ત થવાનો માર્ગ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ શ્રીમદ ભાગવત ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનો પરિચય કરાવનાર તત્વદીપક છે. આ દીપક અનુપમ અને અલૌકિક છે. શ્રીમદ ભાગવત જેવું અન્ય કોઈ તત્વ ગ્રંથ નથી. સર્વપ્રથમ સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજીને શ્રીમદ ભાગવતજીનો ઉપદેશ કર્યો, પછી તેમણે જ બ્રહ્માજીના રૂપમાં દેવર્ષિ નારદજીને ઉપદેશ કર્યો, અને નારદજીના રૂપે ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીને ઉપદેશ કર્યો. ત્યાર પછી તેમણે જ વ્યાસ રૂપે યોગેન્દ્ર સુખદેવજીને અને સુખદેવજીના રૂપે અત્યંત કરુણાવશ રાજર્ષિ પરીક્ષિતને ઉપદેશ કર્યો. તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ નિર્મળ પરબ્રહ્મ શોક રહિત અને અમૃત સ્વરૂપ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. અમે તે સર્વના સાક્ષી ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ, જેમણે કૃપા કરીને મોક્ષની અભિલાષાવાળા બ્રહ્માજીને આ શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો. સાથે સાથે અમે તે યોગીરાજ બ્રહ્મ સ્વરૂપ શ્રી સુખદેવજીને પણ નમસ્કાર કરીએ છીએ, જેમણે સંસાર રૂપી સર્પ જેમને કરડ્યો હતો તેવા રાજર્ષિ પરીક્ષિતને શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવીને મુક્ત કરી દીધા. દેવતાઓના આરાધ્ય દેવ સર્વેશ્વર, આપ જ અમારા એકમાત્ર ઈશ્વર અને સર્વેશ્વર છો. હવે આપ એવી કૃપા કરો કે પ્રત્યેક જન્મમાં આપના ચરણ કમળોની નિરંતર ભક્તિ પ્રાપ્ત થતી રહે. ભગવાનના નામોનું સંકીર્તન તમામ પાપોનો નાશ કરનાર છે, અને ભગવાનના ચરણોમાં કરેલા પ્રણામ હંમેશને માટે તમામ પ્રકારના દુઃખોને શાંત કરી દે છે. તે જ પરમ તત્વ રૂપ શ્રી હરિને હું નમસ્કાર કરું છું. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યા અમષ્ટાદશ સહસ્ત્ર અષ્ટા દશ શાસ્ત્રયામ પારમહંસ્યાયામ સહિતાયામ દ્વાદશ સ્કંધે ત્રયોદશો અધ્યાય 12મા સ્કંધ અંતર્ગત 13મો અધ્યાય સમાપ્ત. ઇતિ દ્વાદશ સ્કંધ 12મો સ્કંધ સમાપ્ત. સંપૂર્ણયમ ગ્રંથ શ્રીમદ ભાગવત પુરાણ સમાપ્ત. ત્વદયમ વસ્તુ ગોવિંદ સ્તુભ્યમેવ સમર્પયે તેન તદ ધિક મલે રતિમ મે યચ્છ શ્વાસ સ્વતી શ્રી કૃષ્ણાર્પણમ અસ્તુ. કૃષ્ણ ભગવાનને સમુદ્ર ભાગવતનું પુણ્ય અર્પણમ અસ્તુ અર્પણ તેમના ચરણોમાં કરવામાં આવે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.